મિત્રો, ઘણા લોકો મહેનત તો ખૂબ કરે છે પણ પરિણામ કેમ મળતું નથી? કારણ એક જ છે, વિચારમાં સ્પષ્ટતા નથી. જ્યારે આપણું મન ગૂંચવાયેલું હોય ત્યારે પગલાં પણ ગૂંચવાયેલા હોય છે, પણ જ્યારે આપણને સ્પષ્ટ ખબર હોય કે શું કરવું, કેમ કરવું, ક્યારે કરવું છે, ત્યારે કામમાં આપમેળે ચોકસાઈ આવી જાય છે. જેમ નિશાન સ્પષ્ટ દેખાય તો તીર સીધું વાગે, એ જ રીતે લક્ષ્ય સ્પષ્ટ હોય તો પ્રયત્ન પણ સફળ બને છે. આજે નક્કી કરીએ, કામ શરૂ કરતા પહેલાં 2 મિનિટ વિચાર સ્પષ્ટ કરીએ, આપણા દિવસના 3 મહત્ત્વના કામ લખીએ અને પછી એક પછી એક ફોકસથી કરીએ. મિત્રો, યાદ રાખીએ, ગૂંચવાયેલો વિચાર થાક આપે છે, સ્પષ્ટ વિચાર પરિણામ આપે છે. ચાલો આજથી જ ક્લિયર માઇન્ડ એટલે કે એક્યુરેટ એક્શનનો નિયમ અપનાવીએ.